મેં આખો લક્ષ્ય ચાલ્યો છે. તમે કોઈ મન ચિંતા વધારે ચિંતા કરતો વધારે કરો એટલે કરે નઈ ભાઈ દેખાવ તમારી જોડે ચિંતા રાખતા એવો દેખાય. અહંકાર વધારે છે સ્ત્રીઓમાં, તમને વહેલી ચિંતા પકડી લો. આપડા મોખ્યા જવું છે, રસ્તા અખવાઈ કાઢો. આપ આવતે વર્ષે પધારો એટલે અમારે કપટ ને છોડી દેવો છે. કપટ ને લઈને સ્ત્રી પણ, કપટ ને મોહ થી આ સ્ત્રી પણ છે. એક વર્ષ માં એનો નિકાલ કરી નાખવો છે દાદા. એ સ્ત્રી પણ જાય એવા ઉપાય કરજો, પછી પુરુષ થાય એટલે પાંચ આંગના ભાઈ મૂકશે. આ જોખમ છે. 400 વોટ લખ્યા હતા આપડે, અઢાઈ 400 વોટ પાવર લખ્યું હોય ના અઢાઈ અઢીયા તો જિંદગી જ ખરાબ થઈ ગઈ. એવું આ નીકળી જવા મળ્યો કે આ વાતો કાઢ્યા પછી, નહી તો પડી રહ્યો ને આ વાતો જ ગયેલા ત્યાર બે ત્યાં પછી અત્યારે તેવું ને તેવું પછી ચાલશે. આ બહુ ની વાતો હું ખેલા કરીશ. તમારે બધા ઉદય ભેગો થયો કરી ગયા કરે, પછી પછી બંધ થઈ જાય એટલે તમારે બંધ બાયડે બાયડે વાંચી દે. પછી દાદા તમે મળ્યા છો, તમે જોડે છો, તો એનો એનો અર્થ શું રહ્યો હતો પછી? ના એવો એવો ચાલે ને દાદા લજવાય. હા પણ લજવાય કરી ધોકે ધોકે નહી ચાલે. ઓપન કરીને માલ તો કાઢી નાખવો પડશે ને. આપડે તમારે કાઢવાનું નથી, તમારે નિર્ભય કહેવાનું. પ્રતિક્રમણ કરાવવાના અને દાદા ને સમર્પણ કરવાનું, તે કેમનું બંધ થઈ જાય? તો ચાલુ જ ને દાદા, એવા અઘરું કશું નથી. કબીરે તપાસ કરી, મે જાણું હરી દૂર હે, ભગવાન તો ત્યાં છે કે છે ક્યાં આગળ? જગન્નાથજી ત્યાં જઈ આવ્યો, કાશી જઈ આવ્યો, પણ બધા ભટકે કોઈ મળ્યા નહીં. કે એક બાપજીએ કહ્યું કે ભાઈ મહી બેઠા છે, તમે મહી ખોતર ખોતર તપાસ કરીને ધ્યાન કરી દેખાયા નહીં. એટલે પછી તપાસ કરી ત્યાર પછી ખબર પડી, મેં જાડું હરી દૂર હે, હરી હૃદય માહી આડી ત્રાટી કપટકી તાસે દિશત નહીં. ચાચ્યું ગઈ લીધું ભગવાન તો આ બેઠા, પણ ચાચ્યું અમ ગઈ લીધું અહીંયા. પછી આ નિરાંતે પછી કવાય ફોન અમારા એક આડકી મૂકી રાખે ને, ચાર જગ્યાએ મૂકે, અહીં મૂકે થોડી વાર પહેલા. કારણ ભગવાન જોઈ જાય શું થાય, એટલે ચાચ્યું બાર દીધું. પેલું આપડે તો આવે ને ચાચ્યો, પછી તોય દેખાવા મળ્યો નહીં અંદર કોણ લઈને, પછી મારી દો મારો. ત્યાં બધો અમર માર્યો, શું રહ્યું દેખાય પછી? પછી ભૂલી ગયા ભગવાન છે, ભૂલી ગયા આડી ભગવાન માં રહેશે. પછી બહાર ખોળ્યા આડી ત્રાટી કપટકી તાસે દિશે નહીં. એટલે પડદો મેં તોડ્યા લ્યો. પુરુષો ભોળા લાગે છે ને તમને? હોશિયારી એ કપટ છે? હોશિયારી માં હોશિયારી હોય એ કપટ જ ને? ચાલાકી, ચાલાકી, હોશિયારી, ટ્રીક, એ બધું કપટ. એ કપટ ખરું, પણ ખરું કપટ તો આ શેમાંથી ઉદ્ભવ છે તે કપટ છે. ગોઠ એટલે ગોઠ હોય આવડી મોટી હા, એ ખાલી ઉરણ જેવી પાણી પડ્યું ફૂટ્યું. ગાંઠ એટલે દાદા, ગાંઠ એટલે શું? આ હુરેલી ગોઠ હોય ને એવી મહી ભગવાને કહી કે ભાઈ ગ્રંથિઓ છે, અને આ જ્ઞાની પુરુષ નિર્ગ્રંથ કહેવાય, ગ્રાઠ વગર ના કહેવાય. એટલે કે છે કે બધા ગ્રંથિઓ જશે તો છુટકારો થશે, કે નિર્ગ્રંથ થશે તારે. કે શેની શેની ગ્રંથિઓ છે? કે ગ્રંથિઓ હું તને કહી છે આ બધા અત્યાર સુધી ગ્રંથિઓ કે કરેલી, અને મેં કહેવા મારી ગોઠ્યો એટલે તારો હે ગોઠ્યો મેં છે. ત્યારે મેં કહ્યું ઉરણ જેવડી, ધોળો કંદ જેવી, કા લાલ કંદ જેવી મોટી, હા ગોઠ્યો બધી કોઈ ગોઠતા આવડી મોટી. કપટ નહી, સ્ત્રીઓમાં કપટ નહી. બોલો કઈ બીજું કઈ તમારે કરવા જવું? ને મરી ફૂટે જરાક મળ્યું એટલે સામાન મળવો જોઈએ, ફૂટ્યું. આડી ત્રાટી કપટકી તાસે એટલે ગ્રંથિઓ કઈ? આ ગ્રંથિઓ જશે ત્યારે નિર્ણય થશે, ત્યારે શું કહે છે? અમને નિર્ગંધ કે ગાંઠ વગર ના. આ લાકડું ગાંઠ વાળું હોય તો ભાગી જાય તો એટલે ગંઠાળ લાકડો કહેવાય. ગંઠાળ લાકડા ને પૂછ્યો થાય ગ્રંથિયો ગ્રંથિયો કરે એટલે લોક ગ્રંથિયો કરે. ભાઈ પોતે નહી વાત શું કેવા માંગે છે, અને હું ગોઠ કરું તક હા એ ગોઠ છે નહી તક હા. કપટ ને જો જો કરવાનું, તરુલતા જે કપટ કરે એને જોયા કરવાનું. અને એ તો જોવાય તો કલ્યાણ થઈ ગયું, પણ ના જોવાય એવું તો જોવાય ને તો કલ્યાણ થઈ ગયું. જે પોતાનું કપટ જોયે એ તો ભગવાન થાય. પછી એનું પ્રતિક્રમણ કરવાનું? ના ના, પણ કપટ જોયે તો ભગવાન થાય. કપટ જોવું એટલે કઈ ઝેરી વાત નથી. તમે આટલું બધું કીધું તો હેલું જ થઈ ગયું ને? પહેલું થઈ ગયું, પણ આ ફરી આ તો ગોઠ્યો મોટી ને બટાકા જેડી હોય ચાલે. મોટી મોટી આખા આખા જોને પીરી એટલી ચાલે. પૂરું શાક આખી જોઈને પી થાય. લઈ આવો ઘરે બે તારે હેડો. એક બે દાડા દેખાય બોલીએ તો હજી. કકડાટ કરીએ તો કકડાટ કરીએ તો દેખ બે દાદા તમને કેમ અમારા પર વિશ્વાસ નથી આવતો કે અમને બે દિવસ પછી નહીં દેખાય? બધું સુહાનું દેખાય, કોઈ દેખેલું દેખેલું ભગવાન થાય, અહીં જ ભગવાન થઈ જાય. દાદા દેખાય તો છે જ, પણ નીકળે છે ના નીકળે કે નીકળે એ ખબર નથી પડતી. દેખાતું જ નથી, દેખાય તો જવાબદાર જ નહીં. તમે દેખાય તો પછી જવાબદાર જ ક્યાં છે? જે દોષ દેખાયો દોષ તો ગયો અત્યારે, બીજો પછી ખબર ઉભું થાય તે જુદી વસ્તુ, પણ તે જે દેખાયું તો ગયું. એ કેટલું અહીં બે દાડા ઉછું છે, બે દાડા બાર બે તારીખ પછી રામ તારી માયા. તમે કેમ એમ જ કહો છો કે નથી દેખાતું? ના, એ તો એ તો મનમાં તમને લાગે એ તો મોટું મોટું દેખાય આખા દાડામાં. અમે જાણીએ કેટલું દેખાય તે ઓળખીએ. એ કઈ લાડવા ખાવાનું ખેલતો છે અત્યારે અમારી હાજરીમાં જોઈએ છે ને અહીંયા આગળ. હું તમે હતા ફરતા જોઉં છું, હું જાણું છું કશું અમને કઈ દેખાતું નહીં, મને આ દેખાય આગળ મારી હાજરીમાં જ દેખાય છે. મોટું મોટું દેખાય કોઈ દેખાય તો ક્યાં ખબર થયું? અધારમાં બે બેને ઓળખીએ એ કઈ ઓળખ્યા કેવાય? અધારમાં પાંચ થશે ને પણ તોય બહુ થઈ ગયું. અરે હોવાને ઓળખો તો બહુ થઈ જશે, કારણ કે જોતો થઈ ગયો. તમારે દેખાય ઘણું ખબર ખબર બધું કેવું પડે? શું સરસ કપટ કરતા હોય તમને આવડે છે? એટલે હું કપટ કરું એ આપ જોઈ શકો છો? બધા હું દાખલો જોઉં છું. એટલે પછી કપટ ની વાતો નીકળે એટલે જોઉં છું, એટલે હું જોઉં નહીં. એવું જોઉં એ વર્તન ને વર્તન થી દેખાય છે દાદા? વર્તન નહીં, તમે ક્યાં છો તે હું જોઉં ને. એ કપટ મતન માં આયા તમે જુઓ તો વાંધો નહીં, જુઓ તાર તો ખબર પડી જાય મને કે આ જોઈ ને ચાલે છે. નીચું જોઈ તો જોઈને ચાલતો હોય ઠોકર ના વાગે, અને ઠોકર લાગે તો આપણે ના જોડે આડું બાજુ જોવે છે ખબર ના પડે આપણને. પછી કેક પણ ઠોકર વાગી તો આપણે ના જોડી કે હું આડું એવડું જ જોઈએ, નીચે જોતું નથી. આ તો વાતો નીકળી એટલે હું તપાસ કરું બાકી. હું ક્યાં દાદા તપાસ તો કરવી જ પડે, પણ તમારે હવે અમને ક્લિયર કરીને કઈ કેવું પડશે. અમે તો કેટલા દિવસ થી પૂછીએ છીએ પણ તમે કહેતા જ નથી અમને. એવું કહેવાય નઈ, કઈ કેટલી કેટલી કહેવાય. તમારે મારે આખી રાત દાડો જોડે રહેવું પડે તો એ ના પડતો પડે તો રહીએ દાદા. ના ના, મારે રહેવું પડે. તમે તો સી રીતે રહો? તો તમે તાર કર્મ ના ઉદય પ્રમાણે હજુ તો શૈલેષ ને પૈણ આવશે, બહુ આવશે, બહુ મોડું જોશે, બહુ ને હોનારી માળા પહેરાવશે. જે આનંદ માં ફરો છો તે આનંદ કપટ નો છે. આખો દાડો જે આનંદ માં ફરો છો ને, મારી પણ આ વસ્તુ જુદો આનંદ અને પેલો આખો દાડો છે ને તે કપટ નો જ આનંદ છે. બધું મેં યાદ હોય, દૂધ પાક બનાવ્યો છે, બાલપુડા છે, આખી દુકાન યાદ. દાદા એ વ્યવસ્થિત નહીં? હા વ્યવસ્થિત જ છે ને બધું. તો દાદા એનો અર્થ એવો કે દૂધપાક ના હોવો જોઈએ, રોટલી શાક જ હોવા જોઈએ? બહુ થઈ ગયું. તમે કપટ કરો, આ તરુલતા કપટ કરો, તમે જુઓ તો મારે તમારા કપટ જોડાવ્યા નથી. તમે પોતે જ્ઞાતા દશામાં છો, મારી આજ્ઞામાં એ થઈ ગયું. દાદા પણ આ વસ્તુ આનંદ જુદો, પેલો આનંદ સવાર માં જમતો હતો ને, તમે આમ તે ફરવાનું આમ તે જોવા તેવા થઈ ગયા. ખબર પડી, દાદા મને હજી ના સમજાયું. દાદા અંદર હોય અને મોડું ચડેલું ફરતો હોય ત્યાં પણ એ કહે ના નથી કપટ માં. મોડું ચડેલું શું કરે? મોડું ચડાવું દાદા? હા કઈ છતે બિયર વાપર્યા હોય કે જેઠ વાપર્યા એમ તીકડે મોડું ચડી ફરતો હોય તીકડે કપટ ના હોય. આ વાત છે ને, તે વાત કુચકચ કર્યા કરે, ટિકિટ કપટ ના હોય. અને મસ્ત આવી કપટ મસ્તી બહુ ભરતો હતો, જોઉં છું આખા તારે. દાદા એ તો મને મને દાદા ને મને મને એમ લાગે છે કે મને દાદાની પાંચ આજ્ઞા સમજાય છે. દાદા મને એવું લાગે છે કે મને કોઈ માટે જીવ માત્રને દુઃખ ના આપવું એ વર્તાય છે. પછી મને એવું લાગે છે કે હું દરેકમાં શુદ્ધાત્મા જોઉં છું. પછી મને એવું લાગે છે કે દાદા મારા ઘરમાં છે, એમની સેવા કરી શકું છું. બીજું એ લાગે છે કે દાદા નું આટલું બધું શરણું મળ્યું છે એટલે હવે મારા જીવનમાં ભય નથી રહ્યો, ચિંતા નથી રહ્યા, દુઃખ નથી રહ્યા અને મોક્ષે જવાની મારી તૈયારી થાય છે, એનો મને આનંદ રહે છે. મને હા એ આનંદ છે, એ બધા હું જોઉં છું પાછો. અરે પેલો કપટ નો આનંદ એ હું જોઉં છું, આ બધું હું જાણું છું. તમે આજ્ઞા પાડો છો અમુક અમુક અમુક લોકો કોઈને જીવને દુઃખ ના થાય એવો ભાવના છે એ જ બધું. પણ સુખ ભોગવી લેવા માટે જે કપટ છે એ તો ચાલુ જ હોય છે. બેન કે છે કયું કપટ? બેન પૂછે છે કયું કપટ? સુખ ભોગવી લેવાનું. કયું સુખ ભોગવે તે કપટ કહેવાય એવું જસુબેન પૂછે છે દાદા. બધા પાંચ ઇન્દ્રિયો નો સુખ ભોગવે બધું કપટ. પાંચ ઇન્દ્રિયો નો સુખ ભોગવવા એ કપટ સિવાય ના બને. પછી માનસિક સુખ નો માધ્યમ વાંધો નથી. માનસિક સુખ ના માટે વાંધો નથી, તે પુરુષો રહે માનસિક સુખ. પાંચ પ્લોટ, ત્રણ બંગલા, માનસિક સુખ એનો વાંધો નથી એમ. એનો એ પુરુષ તો વાંધો તો એ નિકાલ તો કરવો પડશે ને, પણ એ કપટ માં નથી. કપટ માં તો આ પાંચ ઇન્દ્રિય માં છે. ઉદ્ગલ ભોગવી લેવાના જાત જાતના નુસખા કર્યા કરે. નુસખો કે છે કે ના? અને ધાર્યું કરાવવાનું તેના સારું કપટ કરે. અનિલ બેન પેલા ધાર્યું કરવાની કઈ પાંચ કરે નઈ ને, ધાર્યું કરાવવાનું. કેવું કાલે વાત નીકળી છે ને, ધાર્યું કરાવવાનું. દાદા મરે કામ થઈ ગયું, કામ થઈ ગયું. નામે હારા પડ્યા છે, એક નામ ભૂલો, એક નામ ભૂલી. મને બહુ ગમે પાંચે ભોગવાની એમાં એમાં તન્મય કરે એ કપટ. બાકી તમે એમ કહો મારી આ બે મોઢો છે તો એ કપાત ના કહેવાય. અગર તમે કહો બે સત્યનારાયણ સંઘમાં આમ આપ્યું ને તેમ મારું જો આપવું છે એ કપાત ના કહેવાય. શું કહ્યું? એની પાછળ માન રહેલું છે, તે તો માન નિકાલી માન છે, સાચું માન નથી. શું કહ્યું? પણ હું જે પોતે ભોગવું છું, દાદા એનો અર્થ એમ કે મારે દૂધ પાક ખાવો તો એટલે મેં બનાવ્યો ના? એવું એવા દાદા કાચા નથી, દાદા બહુ પાકા, દાદા બહુ ઘણા પાકા માં. દાદા એક પાકા માણસ છે, જરાય કાચા ના મળે નહીં. બધું છોડી દેવું છે, રાગે પાડી દેજો રાગે. દાદા આ બધી બહેનો એમ કે છે કે અમને એક દાખલો આપો, ઇન્દ્રિયો નું કયું સુખ ભોગવવા અમે કયું કપટ કરીએ એનો એક દાખલો અમને આપો દાદા. લે તું એકાદ દાખલો હાલે ને. તમે સમજાવો એ અમને સારું સમજાય, એક આપો દાખલો દાદા. મારો જ આપો, આજે હું જે ફરતી હતી ને તમે કપટ જોયું એક આપી દો, મને વાંધો નથી. દાદા ને હવે છોડવાના નથી દાદા. ના છોડાય ને, એ છોડાય ને. ચાલો હવે લાવો લાવો. ચાલો તારા માટે તારે ચિંતા નહીં કરવાની. આપણને હું કંટ્રોલ કરે એવું કઈ ભરવાનું. દાદા એ જ્ઞાન પૂછ્યું, જ્ઞાન લઈ જાય ને એટલું. દાદા જ્ઞાન ના શોખીન કહે નવ કલમો વાંચો બરોબર બધું થઈ જાય. એમ પૂછતી હતી કે કઈ એવું પેલા ડોક્ટરે કહ્યું કે ચમત્કાર થાય તો જ થાય એવું છે, તો કે એવું કશું થાય છે એવું દાદા કહે છે? ના, એવું ચમત્કાર નથી. નવ કલમો વાંચવાનું કે દાદા પાસે કોઈ ચમત્કાર થયો નહીં. દાદા ને લાઈન નહી કે એમ કે છે ને, દાદા તમને જ્ઞાન માં રહો કઈ એવું દાદા કે બોલે ખરા બોલે. તમે નહી બોલે? કોઈ દિવસ નહી કહી દો. તમે હું સ્કૂલ માં કહી દઉં. દાદા 45 વર્ષમાં કોઈ દાડો જુઠ્ઠું બોલીને કશું લાવી નથી. ઓહા, તમારે કપર ચાલુ ભરેલી છે નહીં એ જાણવો છે. ના, તમે જાણો છો ને કે આ કપર તો બધું તમે બધું જાણો. ખબર કેમ પડે આ બધું? ડગલે પગલે જુઠ્ઠું બોલે. કોઈક આવ્યું હોય ફાકો મારતો હોય ને ફાકો નથી મારે એવું કઈ નાખે કરે ના કરે આ બધું પાસે કરે પાંચ ઇન્દ્રિયો ભોગવવાની કોઈ ઓછું વધતું હોય ભાઈ ના હોય ઓછું વધતું એમને મિસ્ત્રી થયો હતું એ આશા બન ગઈ તો જ સ્ત્રી થાય ને એટલું બધું એ ગઈ મહેનત કરી હોય તો હાડી વળવાની ઇનામ મળે હાડી હાડી વળવાની ઇનામ ક્યારે મળે તે પછી હાડા પાંચ વાર નું તો તમે સ્ત્રીઓ ને પેટે તીર્થન કરો છો મેં બરાબર ખોડવા જેવી નહીં એટલે અમે કઈ બધા ક્યાંક મોશે નહીં જાય અમે કઈક મોશે જવા છે કદાચ આવો મારી જોડે બેહો બરાબર અમે રસ્તો કાઢી આપીશું રસ્તો તો કાઢવો જ પડે અક્રમ માર્ગ ક્રમ બમ નહીં દાદાજી આપણે જે આપણે જે જ્ઞાન આપીએ છીએ તેની અંદર છે કે મન વચન કાયા એ માત્ર કુદરતી અવસ્થા છે કોઈ બાપો કરનાર નથી હા હવે મારે એ જાણવું છે કારણ કે આપણે ત્યાં ઓકરી છેલ્લું જ્ઞાન આપ્યું ગયા અઠવાડિયે ત્યારે મેં પહેલું એ અર્થ સમજવા પ્રયત્ન કર્યો તો એ મન વચન અને કાયા એ સેના આધારે બને છે ઓહો એ બધા જે શરીરનો પરમાણુ હોય છે ને હા તે પરમાણુ અંદર છે અને તેના આધારે આ પરમાણુ ભેગો થાય પછી વાણીના પરમાણુ છે અહીં ગયા હતા લઈને આવ્યા અને એ પરમાણુ બહારના પરમાણુ ભેગા થઈને પછી વાણી નીકળે પણ એટલે એ બધું જે આપણે જે ભાવો ગયા ભાવોમાં કર્યા એના આધારે બધું બંધાયું બધા એના આધારે જ બંધાય છે એના આધારે જ ચાલે છે તો એ જે મન વચન કાયા જે આપણે કહીએ કે કુદરતી અવસ્થા છે જેનો કોઈ બાપો એ રચના નથી પણ એ ભૂલ તો આપણી કે આપણે એવા ભાવો કરેલા તેથી બંધાયું એ ભૂલ ની વાત અત્યારે કરતા નથી પણ આજે એ કુદરતી અવસ્થા છે માટે તું આજે તું એમ ના માની વળી ના લઈશ કે આ મારું છે બરાબર ગયા હતા તારું હતું હા આજે તું ના માની રહી છે પણ એ બધું ફરી ઉભા રહ્યા છે એટલે આપણે આ જ્ઞાન પછી એ કહેવાય કે એ પણ બધું કુદરતી જ અવસ્થા હા જ્ઞાન જીવતો હોય અહંકાર તો ના કહેવાય બરાબર તો એની જ અવસ્થા એટલે એક એક વસ્તુ જે હું આત્મા શુદ્ધાત્મા છે એ સિવાયની બધું જ કુદરતી અવસ્થા થઈ બધી કુદરતી અવસ્થા એવું સુંદર દાદાએ જોયું છે શોધખોળ કરી છે તમે દલુભાઈ દલુ વાઘેલા સાથે એક જ્ઞાન પરમ દિવસ આપણે ક્યાં આપી ગુરુવારે બુધવારે ના ઓકરી બુધવારે જે ઓકરી જ્ઞાન આપ્યું તો એ વાક્ય જરા અસર કરી આટલા 11 વર્ષમાં પહેલું તો પછી મેં દલુભાઈ ને વાત કરી કે અત્યાર સુધી આપણે બધું બહારનું બધું કહેતા હતા કે જે બધું વ્યવસ્થિત તાબે છે પણ આ તો આ પણ બધું વ્યવસ્થિત કેટલું પીત પડશે કેટલો રસ પડશે કેટલો પાચક રસો પડશે બધું વ્યવસ્થિત હશે તે હિસાબ પડે સુઈ જવાનું નિરાતે તમારે તો તરુબેન ને કેવું તમારે શું કરવાનું વ્યવસ્થિત કરશે તાકે વ્યવસ્થિત બધું કરી લેશે ના ખાવાનું હાથમાં આવે તો હાથથી ખાજો એ વ્યવસ્થિત નહીં ગાલે મોડામાં બરાબર તમારે હાથ અટકી ગયા છે ત્યારે વ્યવસ્થિત બીજો રસો કરી આવશે પણ હાથ ચાલુ છે તો બરાબર અને ખાધા પછી દોંત હોય તો ચાલજો ના હોય તો ગળી જજો કે છે શું કે છે ના જવું છે જય સત્યાનારાયણ. દાદા કર્યા કરો, અત્યારે તો મોટલ તારે છે એ પાછલા હિસાબ પ્રમાણે, પણ આનું ફળ આવશે આગળ ઉપર થોડા વર્ષ પછી. શું કહ્યું? અત્યારે જે કરો છો ને એનું વળે થોડા વર્ષ પછી આવે. સમજ ને?